એ દીક્ષાના પણ બે ભેદ છે, તીવ્રા અને તીવ્રતરા. પાશોના ક્ષીણ થવામાં જે શીઘ્રતા અથવા મંદતા હોય છે એના જ ભેદથી આ બે ભેદ થયા છે. જે દીક્ષામાં તત્કાળ સિદ્ધિ અથવા શાંતિ પ્રાપ્ત થાય છે તે જ તીવ્રતરા મનાય છે. જીવિત પુરુષના પાપનું અત્યંત શોધન કરનારી જે દીક્ષા છે તેને તીવ્રા કહે છે. ગુરુ યોગ માર્ગે શિષ્યના શરીરમાં પ્રવેશ કરીને જ્ઞાન દ્રષ્ટિથી જે જ્ઞાનવતી દીક્ષા આપે છે તે શાક્તિ કહેવાય છે. ક્રિયાવતી દીક્ષાને માંત્રી દીક્ષા કહેવાય છે. એમાં પહેલા હોમકુંડ અને યજ્ઞ મંડપનું નિર્માણ થાય છે, પછી ગુરુ બહારથી મંદ અને મંદતર ઉદ્દેશ્યને લઈને શિષ્યનો સંસ્કાર કરે છે. શક્તિપાતને અનુસાર શિષ્ય ગુરુના અનુગ્રહનો ભાજન થાય છે, પાત્ર બને છે. શૈવ ધર્મનું અનુસરણ શક્તિપાક મૂલક છે. તેથી સંક્ષેપથી એ વિષયમાં નિવેદન કરવામાં આવે છે, જે શિષ્યમાં ગુરુની શક્તિનો પાક નથી થયો એમાં શુદ્ધિ નથી આવતી, તથા એમાં ન તો વિદ્યા, ન શિવાચાર, ન મુક્તિ અને ન તો સિદ્ધિઓ જ હોય છે. તેથી પ્રચુર શક્તિપાતના લક્ષણો જોઈને ગુરુ જ્ઞાન અથવા ક્રિયા દ્વારા શિષ્યનું શોધન કરે છે. જો મોહવશ આનાથી વિપરીત આચરણ કરે છે તો તે દુર્બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. તેથી ગુરુ બધી જ રીતે શિષ્યનું પરીક્ષણ કરે છે. ઉત્કૃષ્ટ બોધ અને આનંદની પ્રાપ્તિ જ શક્તિપાતનું લક્ષણ છે, કેમ કે પરમાશક્તિ પ્રબોધ આનંદ રૂપિણી છે જ. આનંદ અને બોધનું લક્ષણ છે અંતકરણમાં વિકાર. જ્યારે અંતકરણ દ્રવિત થાય છે ત્યારે બાહ્ય શરીરમાં કંપ, રોમાંચ, સ્વર વિકાર, નેત્ર વિકાર અને અંગ વિકાર પ્રકટ થાય છે. શિષ્ય પણ શિવ પૂજન વગેરેમાં ગુરુનો સંપર્ક પ્રાપ્ત કરીને અથવા એમની સાથે રહીને એમનામાં પ્રકટ થનારા એ લક્ષણોથી ગુરુની પરીક્ષા કરે. શિષ્ય ગુરુનો શિક્ષણીય હોય છે, એને એમનો ગુરુ પ્રત્યે ગૌરવનો ભાવ હોય છે. એટલા માટે સર્વદા પ્રયત્ન કરીને શિષ્ય એવું આચરણ કરે જે ગુરુના ગૌરવને અનુરૂપ હોય. જે ગુરુ છે તે શિવ કહેવાય છે અને જે શિવ છે તેમને ગુરુ કહેવાય છે. વિદ્યાના આકારમાં શિવ જ ગુરુ બનીને બિરાજમાન છે. જેવા શિવ છે એવી વિદ્યા છે અને જેવી વિદ્યા છે તેવા ગુરુ છે. શિવ વિદ્યા અને ગુરુના પૂજનનું સમાન ફળ છે. શિવ સર્વદેવાત્મક છે અને ગુરુ સર્વમંત્રમય છે. તેથી સંપૂર્ણ યત્નથી ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરવી જોઈએ. જો મનુષ્ય પોતાનું કલ્યાણ ચાહતો હોય અને બુદ્ધિમાન હોય તો તે ગુરુ પ્રત્યે મન, વાણી અને ક્રિયા દ્વારા ક્યારેય મિથ્યાચાર, કપટપૂર્ણ વર્તાવ ન કરે. ગુરુ આજ્ઞા આપે કે ન આપે, શિષ્ય સદા એમનું હિત અને પ્રિય કરે, એમની સામે અને પીઠ પાછળ એમનું જ કાર્ય કર્યા કરે. અવાચારથી યુક્ત ગુરુ ભક્ત અને સદા મનમાં ઉત્સાહ રાખનારો જે ગુરુનું પ્રિય કાર્ય કરનારો શિષ્ય છે તે જ શૈવ ધર્મના ઉપદેશોનો અધિકારી છે. જો ગુરુ ગુણવાન, વિદ્વાન, પરમાનંદના પ્રકાશક, તત્વ વેત્તા અને શિવ ભક્ત છે તો તે જ મુક્તિ આપનારા છે, બીજા નહીં. જ્ઞાન ઉત્પન્ન કરનારને પરમાનંદ જનિત તત્વ છે અને જેને જાણી લીધું છે તે જ આનંદનો સાક્ષાત્કાર કરાવી શકે છે. જ્ઞાન રહિત નામ માત્રનો ગુરુ આવું નથી કરી શકતો. નૌકાઓ એકબીજાને પાર લગાવી શકે છે, પરંતુ એક પથ્થર બીજા પથ્થરને તારી શકે ખરો? નામ માત્રના ગુરુ નામ માત્રની જ મુક્તિ પ્રાપ્ત કરાવી શકે છે. જેમને તત્વ જ્ઞાન છે તે જ સ્વયં મુક્ત થઈને બીજાને પણ મુક્ત કરાવી શકે છે. તત્વહીનને કેવી રીતે બોધ થશે અને બોધ વિના આત્માનો અનુભવ થશે? જે આત્માનુભાવથી હીન છે તે પશુ છે. પશુની પ્રેરણાથી કોઈ પશુત્વને ઓળંગી શકે નહીં. તેથી તત્વજ્ઞ પુરુષ જ મુક્ત અને મોચક થઈ શકે છે, અજ્ઞ નહીં. સમસ્ત શુભ લક્ષણોથી યુક્ત સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા તથા સર્વ પ્રકારના ઉપાય વિધાનના જાણકાર હોવાથી પણ જે તત્વજ્ઞાનથી હીન છે તેનું જીવન નિષ્ફળ છે. જે પુરુષની અનુભવ પર્યંત બુદ્ધિ તત્વના અનુસંધાનમાં પ્રવૃત્ત હોય છે એના દર્શન, સ્પર્શ વગેરેથી પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તેથી જેના સંપર્કથી જ ઉત્કૃષ્ટ બોધ સ્વરૂપ આનંદની પ્રાપ્તિ સંભવ હોય, બુદ્ધિમાન પુરુષ એને જ ગુરુ તરીકે પસંદ કરે, બીજાને નહીં. યોગ્ય ગુરુનો જ્યાં સુધી સારી રીતે પરિચય ન થાય, જ્ઞાન ન થાય, ત્યાં સુધી વિનયાચાર ચતુર મુમુક્ષુ સાથે એની નિરંતર સેવા કરવી જોઈએ. એમનો સારી રીતે જ્ઞાન સમ્યક પરિચય થઈ ગયા પછી જ એમનામાં સુસ્થિર ભક્તિ કરે. જ્યાં સુધી તત્વનો બોધ પ્રાપ્ત ન થાય થઈ જાય ત્યાં સુધી નિરંતર ગુરુ સેવનમાં લાગ્યા રહેવું, તત્વને ક્યારેય ન છોડવું અને કોઈ પણ પ્રકારે એની ઉપેક્ષા ન કરવી. જેની પાસે એક વર્ષ સુધી રહેવા છતાં પણ શિષ્યને થોડો પણ આનંદ પ્રબોધની ઉપલબ્ધિ ન થાય તે શિષ્ય એમને છોડીને બીજા ગુરુનો આશ્રય લે. ગુરુને પણ જોઈએ કે તે પોતાના આશ્રિત બ્રાહ્મણ જાતીય શિષ્યથી એક વર્ષ સુધી પરીક્ષા કરે, ક્ષત્રિય શિષ્યની 2 વર્ષ અને વૈશ્ય શિષ્યની 3 વર્ષ પરીક્ષા કરે, પ્રાણને પણ સંકટમાં નાખીને સેવા કરવા, અધિક ધન આપીને વગેરે અનુકૂળ પ્રતિકૂળ આદેશ આપીને ઉત્તમ જાતિ વાળાઓને નાના કામમાં જોતરીને નાનાઓને મોટા કામમાં લગાડીને એમના ધૈર્યની અને સહનશીલતાની પરીક્ષા કરે. ગુરુના તિરસ્કાર વગેરે કરવા છતાં પણ જે વિષાદને પ્રાપ્ત થતા નથી તે જ સંયમી શુદ્ધ તથા શિવ સંસ્કાર કર્મને યોગ્ય છે. જે કોઈ હિંસા કરતો નથી, સર્વ પ્રત્યે દયાળુ હોય, સદા હૃદયમાં ઉત્સાહ રાખીને બધા કાર્યો કરવા તૈયાર હોય, અભિમાન શૂન્ય, બુદ્ધિમાન અને સ્પર્ધારહિત થઈને પ્રિય વચન બોલનાર, સરળ, કોમળ, સ્વચ્છ, વિનયશીલ, સુસ્થિર ચિત્ત, શૌચાચારથી સંયુક્ત અને શિવભક્તો એવા આચાર વ્યવહારવાળા દ્વિજાતિઓને મન, વાણી, શરીર અને ક્રિયા દ્વારા યથોચિત રીતિથી શુદ્ધ કરીને તત્વનો બોધ કરાવવો જોઈએ, આ શાસ્ત્રોનો નિર્ણય છે. શિવ સંસ્કાર કર્મમાં નારીના અધિકાર નથી. જો તે શિવભક્ત હોય તો પતિની આજ્ઞાથી જ ઉક્ત સંસ્કારની અધિકારીણી થાય છે. પુત્રની અનુમતિથી વિધવા સ્ત્રી અને પિતાની આજ્ઞાથી કન્યાનો શિવ સંસ્કારમાં અધિકાર છે. શુદ્રો, પતિતો અને વર્ણ સંકરો માટે ષડધ્વ શોધનનું વિધાન નથી. તે પણ જો પરમ કારણ શિવમાં સ્વાભાવિક અનુરાગ રાખતા હોય તો શિવ ચરણો દખ લઈને પોતાના પાપની શુદ્ધિ કરે. સમય સંસ્કાર અથવા સમયાચાર દીક્ષાની વિધિ. ઉપમન્યુ કહે છે, હે યદુનંદન, વિવિધ પ્રકારના દોષોથી રહિત શુદ્ધ સ્થાન અને પવિત્ર દિવસમાં ગુરુ પહેલા શિષ્યનો સમય નામક સંસ્કાર કરે. ગંધ, વર્ણ અને રસ વગેરેથી વિધિપૂર્વક ભૂમિની પરીક્ષા કરીને વાસ્તુશાસ્ત્રમાં બનાવેલી પદ્ધતિથી ત્યાં મંડપ નિર્માણ કરે. મંડપની વચમાં વેદી બનાવીને 8 દિશાઓમાં નાના નાના કુંડ બનાવે. પછી ઈશાન કોણમાં અથવા પશ્ચિમ દિશામાં પ્રધાન કુંડનું નિર્માણ કરે. એક જ પ્રધાન કુંડ બનાવીને ચંદરવો, ધ્વજ તથા અનેક પ્રકારની બહુસંખ્યક માળાઓથી એને શણગારે. ત્યાર પછી વેદીના મધ્ય ભાગમાં શુભ લક્ષણોથી યુક્ત મંડળ બનાવે. લાલ રંગના સુવર્ણ વગેરે ચૂર્ણથી મંડળ બનાવવો જોઈએ. મંડળ એવો હોય કે એમાં ઈશ્વરનું આહ્વાન કરી શકાય. નિર્ધન મનુષ્ય સિંદુર તથા અગાની તથા તિન્નીના ચૂર્ણથી મંડળ બનાવે. એ મંડળમાં 1 યા 2 હાથનું શ્વેત અથવા લાલ કમળ બનાવે. 1 હાથના કમળની કર્ણિકા 8 આંગળની હોવી જોઈએ. એનું કેસર 4 આંગળમાં હોય અને બાકીના ભાગમાં અષ્ટદાન વગેરેની રચના કરે, કલ્પના કરે. 2 હાથના કમળની કણિકા 1 હાથવાળી બમણી હોવી જોઈએ. ઉક્ત વેદી અથવા મંડળના ઈશાન કોણમાં પુનઃ 1 વેદી પર 1 હાથ અથવા 1/2 હાથનો મંડળ બનાવે. એને શોભાજનક સામગ્રીથી સુશોભિત કરે. ત્યાર પછી ડાંગર, ચોખા, સરસવ, તલ, ફૂલ અને કુશ્તી મંડળને આચ્છાદિત કરે અને એની ઉપર શુભ લક્ષણથી યુક્ત શિવ કળશની સ્થાપના કરે. તે કળશ સોનું, ચાંદી કે તાંબુ અથવા માટીનો હોવો જોઈએ. એના ઉપર ગંધ, પુષ્પ, અક્ષત, કુશ અને દુર્વાંકુર રાખવામાં આવે. એના કંઠમાં સૂતર લપેટવામાં આવે અને 2 નવા વસ્ત્રોથી આચ્છાદિત કરવો જોઈએ. એમાં શુદ્ધ જળ ભરી દેવું જોઈએ. કળશની અંદર 1 મુઠ્ઠી કુશ અગ્રભાગ ઉપર રહે તેમ ગોઠવી દેવો. સુવર્ણ વગેરે દ્રવ્ય પધરાવવું અને કળશને ઉપરથી ટાંકી દેવો।